سورة النصر، سورة نمبر 110. بسم الله الرحمن الرحيم. اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے اتلی موٹی چھے کہ جے تینے مانے چھے تینا اوپر تو رحم کرے چھے પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ તેની રહેમત ફેલાયેલી છે. જ્યારે અલ્લાહની મદદ અને જીત આવી પહોંચે. ورأيت الناس يدخلون في دين الله أفواجا. ને લોકોના ટોળે ટોળા ગિરોહ ગિરોહ અલ્લાહના ધર્મમાં દાખલ થતા જોવે. فسبح بحمد رب ત્યારે તું તારા પાલનહારની હમદ કર, વખાણ સાથે પાકીઝગી થી યાદ કર અને તેનાથી બક્ષિશ માંગ. બેશક અલ્લાહ મહાન તોબા કબૂલ કરનાર છે.